વર્તમાન કાળ ના તીર્થન કરો, ભાવિ કાળ ના તીર્થન. વાત તમે બરોબર છે, તેમાં ભૂતકાળ થઈ ગયા, એમને સંભાળવાથી આપણને પુણ્ય ફળ થાય. પુણ્ય ફળ થાય જો ભૂતકાળ ને સંભાળવાથી, ભૂતકાળ ના તીર્થંકરો ને યાદ કરવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય ફળ થાય ને ઉપરાંત તે જેનું શાસન હોય ને તેની આજ્ઞા મરીએ, જેનું શાસન હોય એની આજ્ઞા મરી ગઈએ તો કઈ લઈ જવાનું, તો ધર્મ ઉત્પન્ન થાય. બરોબર છે, બરોબર છે. પણ જો કદી વર્તમાન તીર્થંકર ને સંભાળીએ તો તેના જેવી વાત જ નથી. વર્તમાન તીર્થંકર, વર્તમાન ની જ કિંમત બધી, બધી કિંમત બધી વર્તમાન ની રોકડા રૂપિયા છે ને તેની, પછી આવશે રૂપિયા ભાવિ, એ તમારે બી ઠીક છે. અને ગયા સમજાણું કઈક સમજાણું, રોકડા ની કિંમત ઓલા ની કેમ, મેં કહ્યું લાંબી વાત નથી નથી, ઓલા જુદા જૂના ભાવ ની કઈ વાતો કરતા નથી, આ કારણ છે. હું રોકડ ની જ કિંમત છે, રોકડી વાત છે. બરોબર બરોબર, એ બી આ રોકડું વહન કરી આલું છું અને આ વાત એ બધી રોકડી છે. બરોબર છે દાદા, ધીસ ઇઝ ધી કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, કેશ બેંક. એટલે બધું રોકડું જોઈએ, ઉધાર ના ચાલે. જો સ્વામી તીર્થંકર ને આપણે નમસ્કાર કરીએ, અમે અમે ખબર ઉદાવ ને યાદ કર્યા કરીએ છીએ. હવે ઈ અમારી તો ભૂલ છે ને, તોડી કાઢીએ. કાંઈ કોક દી કહો દે તમે કરો છો, તમે કરો છો, કરવા પડે. એમના પ્રતાપ છે, એમના પ્રતાપ. હા સાવ સાચી વાત છે, એમના પ્રતાપે તો બધું ઘણું મળ્યું છે. કૃપાલદેવ નું જ કરી રહ્યા છે, ભક્તો ને જો ખબર પડે ને તો એનું નામ વાંધો જરાય પછી માં ને આનું નામ ને અમે કરી બરોબર, એક બે બીજા શબ્દ ગધેડા મૂર્ખ્યા, પછી બીજા બે વાપરો કઈ ભગવાન વાંધો નથી, કારણ કે જળ ને વાત છીએ જ. આજે કૃપાલ દેવ નું કઈ પણ મહાત્મ્ય રહ્યું નથી, કારણ મહાત્મ્ય ને ખેંચી દીધું બધા, માર માર પણ નથી. એ મારી મારી સાહેબ પાસે જેમ એ છે સિન્સિયર, એવું લોકો સિન્સિયર છે પણ ચાલે છે સજન માં. શું કહ્યું દાદા, નવો લોચો કાઢ્યો ને ઓલા ભજભજ કરે છે, તમે કહો સ્વતંત્ર માં ચાલે છે, ઓલામાં બિચારા આવ્યા મરી જાય છે. કપાળદેવ ની પાછળ એટલો મોટો સમુદાય છે, બે થી અઢી લાખ માણસો કપાળદેવ ને માનવા છે, બધા પોતાના ઘાટ માં છે. કાકજી માં આ જોઈએ છે, કોઈને બીજું જોઈતું હોય, ત્રીજું જોઈતું હોય, નામ કાઢવું હોય, કીર્તિ કઢાવી હોય. 22/12/1977 કતારગામ સુરત. કેમ થાય છે માણસો ને ઈચ્છા, કેમ થાય છે માણસો ને ઈચ્છા, કેમ થાય છે? ઈચ્છા એ છે જુવાન ને ડુંડું આવે છે ને, એના જેવી વસ્તુ છે. શું છે? જુવાન ને ડુંડું આવે છે એના જેવી વસ્તુ છે. બીજ બીજ પડી ગયું હોય તો જ આવું થાય, સમજાય છે ને? જેની જેની ભાવ હોય આપણો, તેની ઈચ્છા ઉત્પન્ન થાય. ઈચ્છા એ પરિણામ છે, ભાવ કોઈ જ છે. બરોબર, ઈચ્છા એ બધી ઇફેક્ટ છે, ઇફેક્ટ બનનાર છે. ક્વાઝી બંધ થઈ જાય. બરોબર. પછી પૂછું છે તમામ પ્રકારની ઈચ્છા બધી ઇફેક્ટ છે, બધી એ ક્વાઝી જ નથી. આપણે નક્કી કરી નાખવાનું કે અમારે કશું કઈ જોઈતું નથી આ જગતમાં, એટલે પછી અંદર પેલું સ્થિર થઈ ગયું ત્યાં આગળ. હવે જે ઈચ્છાઓ થાય છે ને એ ઇફેક્ટ છે, ઇફેક્ટ તો બધું લેવી પડે, ફરી નહીં ઉત્પન્ન થાય. પછી માણસ ની અંદર ક્રોધ થવાનું મુખ્ય કારણ શું હોય છે? સામાન્ય રીતે ક્રોધ ઘણી વાર થઈ જાય માણસ ને. ક્રોધ થવાનું કારણ શું હોય છે સામાન્ય રીતે? દેખાતું બંધ થઈ જાય એટલે માણસ ભીત ને ક્યારે અથડાય? જેમ દેખાતી ના હોય ભીત ત્યારે અથડાઈ પડે ને. એવું નહીં દેખાવ દેખાય, દેખાતું બંધ થઈ જાય એટલે ક્રોધ થઈ જાય માણસ. આગળ રસ્તો જડે નહીં એટલે ક્રોધ થઈ જાય. નિર્બળતા છે, નિર્બળતા. છતાં સ્ત્રીઓનો ક્રોધ મોડો થાય છે, પુરુષ વહેલો થઈ જાય છે. પુરુષ વધારે નિર્બળ છે? ના, પુરુષ વધારે નિર્બળ નથી, સ્ત્રીઓ નિર્બળ વધારે છે. કારણ કે અજાગૃતિ છે. પુરુષ જાગૃત હોવા છતાં પણ નિર્બળ છે, એ જાગૃતિ સંપૂર્ણ વધી જાય પછી નિર્બળતા ખરાબ થઈ જાય. જાગૃતિ ની જરૂર છે. સ્ત્રીઓ તો સ્વાભાવિક રીતે આ જાગૃત જ હોય, પુરુષ ને જાગૃતિ વધારે હોય. માણસે મોક્ષ વિશે કઈ આમ અનુભવ નથી હોતું, છતાં મોક્ષ માટે પ્રયત્ન કરે છે, તો મોક્ષ એ શું છે? એક્ચ્યુઅલી શું વસ્તુ છે કે માણસે મોક્ષ અનુભવ્યો નથી છતાં પણ એ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, તો મોક્ષ એ શું હશે? આ જગત માં જે સુખ દુઃખ નો અનુભવ થાય છે એ તો સંપૂર્ણ દુઃખ જ છે, સમજો ને. એ તો કલ્પનાથી લાગે છે, એકને સુખ એકને દુઃખ લાગે છે. જે વસ્તુ તમને પસંદ હોય ને એ વસ્તુ બીજાને આપતા એને દુઃખદાયી રહી પડે, સમજો ને. સુખ કરો ને આમ કહેવાય, બધાને લાગે સુખ જ, દરેકનો અભિપ્રાય એક જ હોય સુખને માટે. આ જુદા જુદા અભિપ્રાય માટે સુખ એ સુખ નથી, કલ્પિત છે વસ્તુ. તમારી કલ્પનામાં સુખ લાગ્યું એટલે તમને ઠીક લાગે, બીજાને એ દુઃખ લાગતું હોય. હવે જીવ જગતના જીવ માત્ર સુખને ખોળે છે, તેને ખોળે સુખને દુઃખ દુઃખથી દૂર ભાગે છે. દુઃખ પસંદ નથી કોઈને. ત્યાં નવસારીમાં છે પસંદ લોકો નહીં, ઘણા લોકો પસંદ નહીં, દુઃખ પસંદ નથી કોઈને, સુખ જ જોઈએ છે. આ સુખ તો પસંદ, આ બધાના ટેમ્પરરી સુખ છે તે અમને પસંદ નથી. સુખ જે આ સુખ આવ્યા પછી દુઃખ આવે છે તે પણ પસંદ નથી. કેવું? એટલે સનાતન સુખ ખોળે છે. કયું સુખ ખોળે છે? સનાતન. સનાતન સુખ કોણ એમ કે મુક્તિ, મોક્ષ. મોક્ષ હોય તો સનાતન સુખ ઉત્પન્ન થાય. આ બંધન થી દુઃખ ઉત્પન્ન થયું, સનાતન દુઃખ છે. કેવું છે? આ બંધન થી સનાતન દુઃખ છે. અને એ બંધન થી મુક્ત થઈએ એટલે સનાતન સુખ ઉત્પન્ન થાય, સમજ પડે ને. બરોબર છે, તમને સમજાયું? અત્યારે તમારા જે સંસારના દુઃખો નથી તમને રહ્યા, તો પણ હવે આત્માનું સુખ પ્રાપ્ત થતું નથી. થાય છે કઈ? એ આત્માનું સુખ નથી, એ દુઃખ નો અભાવ છે, સંસારી દુઃખ નો અભાવ છે, અભાવ છે. સુખ તો હજુ મળશે ને, તાર તો અવાર જ જાતની ખોપરી હોય. હજુ તો સુખ નહી, હજુ તો આ મસલા સ્ટેશન માં આવ્યું છે. દુઃખ નો અભાવ, સંસારી દુઃખ નો અભાવ, એ તો બહુ મોટા મોટું પદ કહેવાય. આજે વલ્લભભાઈ કોઈ માણસ સંસારી દુઃખ નો અભાવ કોઈને હોય નહી. આ પદ ઘણું ઊંચું પદ છે. ભગવાન પદ ને સંસારી દુઃખ નો અભાવ હોય, નહી તો જગત આખું સંસારી દુઃખ માં છપડેલું હોય. નિરંતર સંસારના દુઃખ માં છે. આ સંસાર દુઃખ નો અભાવ છે. આ પહેલો મુક્તિનો અનુભવ પહેલો કહેવાય, સંસાર દુઃખ નો અનુભવ. આ બંધન થી મુક્ત થયા તેનો પહેલો અનુભવ, અને પછી આ બોજો, શરીરનો બોજો ને બધા તૂટી જાય એ બીજો અનુભવ. પછી તેની આનંદ જો એટલો બધો હોય છે ને, પછી ગજબ ને વાત વર્ણન જ ના થાય. એક મિનિટ નો આનંદ પડ્યો હોય તો આખા જગત ને 12 મહિના હોય ચાલે, એટલો બધો આનંદ. પોતે સુખ નું ધામ છે. કેમ તમે એકલા પૂછો, બીજા બધા દાદા? આજ્ઞામાં કહ્યું છે કે સંભાવે નિકાલ કરવો. એ આ સંસારમાં આમાં એ બરાબર પડાતું નથી આજ્ઞા, તો એનું શું એમ સંભાવે નિકાલ કરવો? એમ કે છે કે આપણે આજ્ઞામાં કહ્યું છે કે સંભાવે નિકાલ કરવો, પણ સંસારમાં એ આજ્ઞા બરાબર પાડતી નથી, તો શું કરવું એમ? તમારે પાડાય છે કે નહીં તે જોવાનું નથી, તમારે પાડવી છે એવું નક્કી રાખવાનું. પણ એ નક્કી રાખવા છતાંય બધા નહીં પડાતી એમ, નક્કી રાખીએ તો કઈ આવડા એવું આવી જાય છે. અમે પડાય કે ના પડાય આપણે જોવાનું નથી, આપણે પાડવી છે એવું નક્કી રાખવાનું. તમારો ભાવ શું છે નક્કી રાખવું છે ને, એ એટલું જ જોઈએ છે. પછી અમે પડાય કે ના પડાય એનું કઈ લેવા દે. નક્કી હોય તો મારે આજ્ઞા પાડવી જ છે, ભાવ નિકાલ કરવાની. છતાં દેખાવા મારી ગયો પેલા ને, તે વાત જુદી છે. શું પણ પાડવી છે નક્કી થયું તો અમારે અમારે આજ્ઞા મારી ગયો. તરુલતાબેન પૂછે છે કે આપણે દરરોજ નક્કી કરીએ કે પાડવી છે પાડવી છે, પડાય નહીં તો પછી એનો અર્થ શું? વધુ નહીં પડાય નહીં, તેનો વધુ નથી. પાડવી છે નક્કી મારે એટલું જ જોઈએ છે, પડાય નથી એવા જુદી છે. એનો કોઝિટ હું જાણું છું, એનો કોઝિટ સાથે નથી પડાતી હું જાણું છું. એટલે તમારે પાડવી છે એવું નક્કી, ક્યારે પણ મન આપણું એવું ના થઈ જવું જોઈએ કે પડતી નથી માટે હવે આજ્ઞા નથી પાડવી, એવું નહીં. મારે આજ્ઞા પાડવી જ છે, પછી જે પરિણામ આવે તે કરું. એવો દ્રઢ નિશ્ચય તો કરેલો છે, કેમ કે પાડવી જ છે. પણ અમુક અમુક કેમ કે એવો દ્રઢ નિશ્ચય તો કરેલો જ છે કે પાડવી છે, એટલો નિશ્ચય. પછી પરિણામ અવળું આવે કે અવળું આવે એ આપણે જોવાનું નથી, પરિણામ તો મારે જોવાનું નથી. સમજ પડે ને? શું કહે છે તરુણતાબેન? એ વસંતબેન કહે છે તમારે ઘોડાની બધી ના છોડી છોડી દે જવું અમારા મોટાની હાથે. પછી જોયા કરું ચા પાણી શું મળે છે કે નથી મળતું, એ બધું જોયા કરું. ખાવાનું મળે છે કે નથી મળતું, સંડાસ કરાય છે કે નહીં જતું, એ બધું જોયા કરવાનું. આપણે નાથે બધી છોડી દેવાની કે એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. તમે સમજાય ને? ક્યારે શનિવાર કે રવિવાર હોય ત્યારે તમારો રજાનો દિવસ, ત્યારે આ સવારના પળમાંથી ઉઠતાની હાથે નાથે છોડી દેવાની ઘોડાની. આ 5 ઘોડાથી ચાલે છે બધું. કેટલા ઘોડા છે? 5. તો પછી અર્જુન વાંચતો હતો ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે ડફોડ તને નહીં આવડે, 2006 તું છોડી દે બધી નાથે. અર્જુન હારે પોતે જાતે ભગવાન જાતે સરસ હોય. એટલે તમારે તો અંદર બે જવું બધું વ્યવસ્થિત છે. ભગવાન વ્યવસ્થિત નો અર્થ સમજવા જેવો છે. કેવું વ્યવસ્થિત? આમ આપણા શુદ્ધાત્મા સિવાય આ બીજું બધું ભાગ છે એ બધું વ્યવસ્થિત તાબે છે આ મશીનરી બધી આખી. એટલે એમાં આપણે દખલ નહીં કરવી જોઈએ કે આ જેમ થાય આમ તેમ મન પ્રેરણા જે થાય એ બધું આપણે જોયા કરવાનું. વ્યવસ્થિત બધું એને તાબે છે, વ્યવસ્થિત સમજાય ને? પછી સંભળાવ ફાયદો નહીં કરવાનું. સંભાળ ભાઈ નો નિકાલ એટલે શું કે આપડે કોઈને હવા કોઈ આવતા હોય એટલે આપણે સમજી જઈએ કે આ માણસ તપી જશે, એટલે આપણે પહેલેથી સંભાળ નિકાલ કરવાનો મનમાં નક્કી કરવું. છતાં એ માણસ તપી ગયો અને એની જોડે છે તે તરુલતા બેને તપ્યા, તે તમારે જોવાનું નહીં જોવાનું. તમારે નક્કી કર્યું હતું પણ છતાં તરુબેન લતાબેન તપી ગયા, સમજ પડે ને? પણ તમે એમનામાં સંભાળ નિકાલ કર્યો કહેવાય. તમે શું તમારું ડિસાઇડ ડિસિઝન શું હતું? તમે સંભાળ નિકાલ કરવો હતો, છતાં તીર છૂટી ગયું, તીર છૂટી ગયું, એનો તમે રિસ્પોન્સિબલ નથી. સમજ પડે ને? સંભાળ નિકાલ નું બધા સમજાવો બધા. હા, અનુભવ રૂપે છે પણ એ તમને એ તમને પોતાને સમજાતું નથી. તો પડે ને, એટલે સમજવા માટે તમે વાતચીત કરો સત્સંગની તો સમજાતું જાય. અનુભૂતિ વગર કદાચ સુધાર્થ માં બોલાય નહીં, લક્ષ ના આવે. એ તો યાદ રાખવું પડે. કેવું ભૌતિક રીતે હોય ને, એ તો યાદ રાખવું પડે. શું કરવું પડે? યાદ રાખવું પડે. તમે સમજાય વાત? શું કરવું પડે? યાદ રાખવું પડે, ભોગવું પડે ને યાદ રહે. અને તો પાછું આપડે આમ આમ કરવું પડે, યાદ ના આવે તો. અને આ તો તમે રાતે જાગો તો લક્ષ આવે, સામું આવે. આ તો કોઈ તો ભગવાન છે, જોજો એવું બોલતા કોઈ દડો ને. એ સુધારમાં એ જ ભગવાન છે અને તે જ આપણું સ્વરૂપ છે. બીજા આત્મામાં એનો પ્રવેશ તો થવાનો છે એકવાર ગયો તો. પછી જે મોક્ષ માટે જે આત્મા પ્રયત્ન કેમ કરતો હશે અને મોક્ષ મળે પછી આત્મા ક્યાં રહેતો? એમ કે છે કે એક આત્મા બીજા આત્મામાં જતો રહેવાનો છે તો પછી બધા મોક્ષ માટે પ્રયત્ન શા માટે કરે છે? મરી ગયા વ્યવસ્થિત આમ ગોઠવાયેલું છે કે ધારો કે અહીંયાથી એક આત્મા અત્યારે દેહ થયો, વિદેશ એટલે નાશ પામ્યો, તો ભાઈ તરત ધ્યાન છે અને તરત બીજા દેહમાં તરત એ પોતે પ્રવેશ કરી લે છે તો પછી એ આત્મા પછી શું કરે? મોક્ષ માટે પ્રયત્ન કરતો એટલે મોક્ષ અનુભવ્યો હશે કે પછી મોક્ષ પછી શું થતું હશે આત્મા? ઠીક છે. એ કે છે કે એક એક માણસ મરી ગયો પછી એને બીજો દેહ તરત જ મળે છે તો પછી આ કે છે કે મોક્ષ માટે શા માટે પ્રયત્નો કરે છે? મોક્ષ માટે જેને જેના સંસાર ચિંતા થતી હોય, ચિંતા ના ગમતી હોય તેના માટે મોક્ષ નો. જેને ગમતી હોય તેને કઈ જરૂર જ નથી ને, દરેક ને જરૂર નથી. આ દરેક ને જરૂર નથી. આ અમુક જેને ચિંતા ના પસંદ થતી હોય, સહન ના થતી હોય તેના માટે જરૂર છે. આ ફોરેન વાળાના ચિંતા સહન થાય છે ને, કે એની જરૂર જ નથી. આપણા અહીંના લોકોને અમુક સહન થાય છે, તેમને જરૂર નથી. જેને સહન ના થતું હોય તેને હજી બાજુ છૂટવા જેવું. કેવું સહન ના થતું હોય તેને, બહુ સેન્સિટિવિટી હોય તેને નથી. મોક્ષ પછી આત્મા નું કારણ કે મોક્ષ નથી ખોલતા, જીવ સુખ ખોસ કરે. મોક્ષ પછી આત્મા નું સ્થાન ક્યાં હોય? મોક્ષ પછી આત્મા નું સ્થાન ક્યાં હોય? મોક્ષ પછી આત્મા નું સ્થાન ક્યાં હોય? આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે, સાર જ બીજું નથી. એ પોતે જ મોક્ષ સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. શું છે? સ્વભાવ જ મોક્ષ છે. હા, આ વિભાવ દશાને લઈને આ ઉભું થયું છે. પોતે સ્વભાવ જ પોતાનો મોક્ષ છે. નિયમ હોય તો પણ જેમાં સોનાનો સ્વભાવ હોય છે તે લાખ વાર રાખી મેલો તો એના સ્વભાવમાં ફેરફાર ના થાય. અને સોનું તાંબુ કે ભેગું થયું હોય તો ફેરફાર થઈ જાય, થઈ જાય ને, મિક્સર થઈ જાય. થાય આત્મા દેહ માં હોય તો પણ એને મોક્ષ કહી શકાય? આત્મા દેહ માં હોય તો પણ એને મોક્ષ કહી શકાય? આ જ્ઞાન આપીએ છે ને તેથી એને મુક્તપણાનું ભાન થાય છે. હું છૂટો છું, એવું ભાન થાય છે. એ પોતે મુક્ત જ છે, એને કશું દુઃખ જ નથી. પણ આ તો આ દુઃખ પડે છે અહંકાર ને. ઘણા દુઃખ છે અહંકાર જ બધું ઉભું કર્યું છે. આ બધું ભગવાન થી જુદો થઈ પડ્યો, ભેદ પાડ્યો. શું થયું? હા, એ અહંકાર ગયો કે દુઃખ ના હોય. દાદા, આપે કહ્યું કે પાંચ આજ્ઞા પાળો છો એવો નિશ્ચય કરો, પછી પરાય છે કે નહીં એ માટે આગ્રહી ન રાખવો, આગ્રહ ન રાખવો, તો માણસની પ્રગતિ કેવી રીતે થાય? એમ પૂછે છે કે આપે કહ્યું કે પાંચ આજ્ઞા પાળો એવું નક્કી કરો, પછી પળાય કે ના પળાય એવો આગ્રહ ના રાખો, તો પછી એવું હોય તો માણસની પ્રગતિ કેવી રીતના થાય? એ જ પ્રગતિ તમારે નક્કી રાખવાનું, અને કપટ નહીં રાખવાનું. કપટ રાખો તો નુકસાન બધું નકામું કર્યું. સાચા રીતે નક્કી રાખવાનું, તેમ છતાં ના થાય તો કઈ નહીં તો થાય જ, અવશ્ય થાય. આ તમે નક્કી કરો ને એટલે સામાન નિકાલ થઈ જ જાય. પણ વખતે બે ત્યાં પાંચ ટકા ના થાય તેની કઈ દરકાર નહીં કરતા. સમજાય છે ને? થઈ જ જાય. પણ કપટ જો ઉભો કરતો તો એનો અર્થ જ નહીં. એ તો પોતે પોતાનું બગાડે. કોઈ પણ સંભાળ કરી જાય તો થોડું ઘણું કોઈ પણ કરી જાય તો સંભાળ ભાઈ નો નિકાલ કર્યો તો નહીં તો ફાઇલ નિકાલ સંભાળો તો નિકાલ કરવાનો એ તો વિચાર ભણ જ નથી. આપડે આપડે આપડે એવું કહી નાખી સંભાળો નિકાલ નહીં કરવો તો પછી થયા. હિન્દુસ્તાન પાકિસ્તાન ખરાબ. તમે કશું વાત જ નહીં કરતા ભાઈ. પૂછે છે કે આપણી આજ્ઞા થી નમ્રતા વધારે આવે છે, અને દુનિયા એનાથી દુરુપયોગ કરતી હોય તો શું કરવું? કરવા દેવું. તેથી આપણે નુકસાન થાય ને, દુઃખ તો થાય ને આપણે. આપણને જે લાગે છે દુરુપયોગ કરે છે, દુરુપયોગ કરી શકે એમ છે જ નહીં કોઈ. ગભરાયા સિવાય તમે તો બધે બોલ્ડી કામ કરજો. શું કહ્યું? બરોબર. નહીં તો એ વાક્ય વાડ કરી ના આપત તમને. હું જાણું કે અમારે બધા ખાઈ જશે આવી ને, એટલે વાર કરી રહ્યા હતા. પણ મેં વાર નથી કરી, એનું શું કારણ કે એને ખવાય એવું જ નથી. ટીકી બદલી છે આ બળદ ને ખેતર માં લઈ જઈએ, અને ટીકી બદલી હોય તો શું ખાય? તે તમારો જે દુરુપયોગ કરશે ને, એને મેં ટીકી બદલી છે. એટલે ગભરાશો નહીં કોઈ રીતે. તમે આમ ટીકી બદલ હોય તો ખરો છે. તેમ છતાં પાંચ સોમાં એક બે માણસ એવું કઈ કહી ગયા વખતે, સો માણસ હું અઠાણું કહી ગયા નહીં, પણ એક બે માણસ રૂપિયો કહી ગયા. મારી પાસે કેસ લાવજો, હું તમને સમજાવીશ એવું થઈ ગયા છે. તમારી પાસે જે ખાઈ જાય ને તે તમારું નથી, ખરે એમનું જ ખાય છે. તમારું ખાઈ શકે એમ છે જ નહીં કોઈ, એમનું જ ખાય છે. તમને ગભરાશે નહીં, કોઈ રીતે ગભરાશે નહીં. આ સાયન્ટિફિક વિજ્ઞાન છે એટલે એક્ઝેક્ટ ફોડ પાડી દેશે. શું થયું? આમાં જન્મમાં જન્મમાંથી સર્વથી મળી અને ઠેઠ છેલ્લું સ્ટેશન નું શું કહે છે, નનામી કહે છે ને, છેલ્લા સ્ટેશન સુધી બધું એમાં કોઈ કશું તમારું નામ દેવું દેવ છે નહીં. તો તમારા વિજ્ઞાન હોય તો કોઈ તમને કશું હરકત થાય એવી છે નહીં. અને જે જેનું હોય તે લઈ જાય છે, છોડીઓ છોડીઓ લઈ જાય, છોકરા છોકરાને લઈ જાય, પાડોશી પાડોશી લઈ જાય, બીજા બીજા જે હિસાબ જો હોય ને ચૂપતે થઈ જાય બધા, કે બાકી હોય તો ચૂપતે થઈ જાય. જ્યાંથી પૂછ્યું ત્યાંથી ઊંધું જ બફાયું છે. કોઈક સારા સંત પુરુષો હોય તારે જ્ઞાન ના હોય, આમ હોય સજ્જન બહુ સરસ હોય એમાં, પણ જ્ઞાન હોવું જોઈએ ને. અજવાળા વગર શું કરીએ, એ ઠોકરો ખાય ને આપણને ઠોકરો ખવડાય ખવડાય ને લગી જાય, ખબર પડે ને. અજવાળું થાય ઠોકર બંધ થઈ જાય, અજવાળું થાય ઠોકર બંધ થઈ જાય, હજી ઠોકર ના વાગે. અજવાળા હજી ઠોકર વાગે તો હજી મળા પર દિવેલ ફરી વળે, પસંદ દિવેલ પીધું હોય ને ફરી વીને ભરતો હોય એવા દેખાય. જ્ઞાનીઓનો અહીં આગળ હાજર થાય છે ત્યારે છુટકારો થાય, કે તે વિશે છુટકારો થાય નહીં, કારણ કે લાયસન્સ જ્ઞાનીઓના હાથમાં છે. બીજા લોકો ચઢાવે ખરા આપણને ઊંચે, ગુરુ મહારાજ આપણને ચઢાવે ઊંચે ચઢાવે, એ જતા સુધી ગયા સવારથી તો લઈ જાય આપણને. કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધા જોડે મેળ પડતો નથી ને, મેળ પડતો નથી બધા જોડે, મતભેદ વધારે થયા કરતા હોય. અને અને દહીં નો ડખો થઈ જાય પછી દહીં આખરી હોય ડખો થઈ જાય વારમાં, તો કઈ નઈ કોક છે. મનુષ્ય નો સ્વભાવ છે, માનવતા નો સ્વભાવ છે ને, તે એક જાત નો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. કેવો થઈ જાય છે? હા, સતયુગ માં છતાં બધા એક મત રહ્યા કરે. છ માસ ગરબા હોય ને તો પણ દાદાજી કહે ગરબા ગરબા ને, ત્યાંથી આ કળિયુગમાં દાદાજી કે તેમને આવડી ચપોડે, બાપ કે ત્યારે આવડી ચપોડે, કળિયુગમાં એવું હોય સમજ પડે ને, આવડું હોય એનાથી. આ યુગનો સ્વભાવ છે સમજ પડે. હવે કહેશે યુગમાં સ્વભાવ પણ કેમ બદલાઈ કેમ ગયું, કારણ કે બદલાઈ માનવ માનવ તો માનવ જ છે, મનુષ્ય જ છે, પણ તમને ઓળખતો નથી આવડ્યું. ઘરમાં 50 માણસ હોય પણ આપણને ઓળખતા આવડ્યું નહીં એટલે ડખો થાય. એનો ઓળખવા જાય ને કે આ ભાઈ ગુલાબનો છોડ છે કે આ તો તેનો છોડ છે, એવું તપાસ ના કરવી જોઈએ. મોગરો હોય, આ પહેલાં શું હતું, સતયુગમાં બધા ગુલાબ ઘરમાં અને બધા મોગરા બીજાને ઘેર, ત્રીજાને ઘેર, બીજા બધે બધા છે કે આ શું મોગરો છે ગુલાબ છે. જો ગુલાબ હશે કોટા નહીં હોય, ગુલાબ હશે કોટા હશે, અને મોગરો હશે કોટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે, સૌ ને એમ દરેક જુદા જુદા છોડવા છે અત્યારે. આપણે સમજમાં આવ્યું એ વાત. હવે એ બગીચા રૂપે થયું છે, કળિયુગમાં બગીચા થાય, સતયુગમાં જે ખેતરા હતા તે કળિયુગમાં બગીચો થાય, તે બગીચા રૂપે. પણ એને જોતા નથી આવડતું, એને શું થાય, જેને જોતા ના આવડે તેને દુઃખ જ પડે ને. ત્યાં જગતની દ્રષ્ટિ નથી આ જોવાની, આ સમજમાં આવે છે ને. કોઈ ખરાબ હતું જ નથી, આ મતભેદ તો પોતાના અહંકાર છે, જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતા આવડે તો કશું મને મને આખી દુનિયા જોડે અહંકાર નહીં, અરે મતભેદ નહીં પડતો, મને જોતા આવડે છે કે ભાઈ આ ગુલાબ છે, કે આ મોગરો છે, કે આ પેલો ધતુરો છે, કે કડવી ગિલોડી ના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો. મીઠી ગિલોડી ના રસ્તો દેખાયેલો એ પ્રમાણે એની મારે રાત દિવસ એમાં આજ્ઞામાં જ રહે, બીજું કશું દખલ ના કરે. રસ્તો જે દેખાયો છે એટલે પછી ચિંતા થાય, મારા માથે જોખમદારી, મારે મારી પર દાવો મળજે એમ કહેલું છે. શું કહ્યું છે? તમને એક ચિંતા થાય મારી પર દાવો મળજો. આપ સમજવા આવી વાત. અને ધંધો કર્યા કરો, નિરાંતે છોકરા પહેણાવો, છોડીઓ પહેણાવો, કશું ત્યાગ કરવાની જરૂર નથી. ત્યાગ કરવાનો તો જ્ઞાની પુરુષ બધો રસ્તો કરી આપે. શું કરે? જ્ઞાની પુરુષ હોય તો બધો રસ્તો ચડી જાય. સમજ પડે ને? સમાધિ રહે, ઉપાધિ ની મહી સમાધિ રહે, તારે જ્ઞાની પુરુષ નો વાત સમજો કેવાય. સમાધિ માં સમાધિ તો કૂતરા નહી રે, બે પૂરીઓ ખાઈને હોય ગયો ભાઈ. આખી રાત સમાધિ જ રહે ને, બે ત્રણ પૂરીઓ ખાવાની મળી હોય નિરાંત, સમાધિ જ નહીં. ઉપાધિ માં સમાધિ રહે એનું નામ મનુષ્ય કહેવાય. શું કહે? આ બધા વેપારીઓના મોડા પર બધા કઈ દિવેલ ચોપડીને ફરસ ના, એને દિવેલ પીધું હોય એવું મોડું થઈ જાય. કેવું થઈ જાય? કોને ના આવતા પૈસા કમાવાનો વિચાર? બધા કમાવા ફરે તો પછી આ કુદરત પહોંચી રીતે વળે, બધા આપી શી રીતે આપી શકે? એના કરતા થોડાક કરે, કોઈ મારે જોઈતા નથી. શું જે આવશે એ મારે કરેક્ટ છે, જેટલા આવે એની મેરે આવે એટલા હાચા, નહીં તો આવે એવા નથી. એવું એ લક્ષ્મી શાના અધીન છે તે લોકોને ખબર જ નથી. તમે જેને પુરુષાર્થ કહો છો તે પુરુષાર્થ જ નથી, એને સમજવો જોઈએ. આપણે કઈક ખેતરમાં કઈક સારું કઈ ફળફળાદી રોપ્યા હોય ખેતરમાં, અને તમે ગયા ત્યાં આગળ, એટલે પુરુષાર્થ તો કરવા ગયા તમે કે ભાઈ આ બાજુ વાડ નથી, તો ભાઈ પેસી ગયું તો બધું, અને બધું નુકસાન કર્યું છે, તો આપણે ખેડૂતને વળીએ આપણા નોકરને. એ શાના હતું વળીએ છે? પુરુષાર્થ માટે. કેવું? આ પુરુષાર્થ કરવા આવ્યા નીકળ્યા, વાડમાંથી ખાઈ ના જાય લોકો, એટલા સારું વળીએ છે ને. આ વડ એ ખાઈ ના જાય એ તો આપણા હાથમાં સત્તા જ નથી, અને વડ્યાના 5000 દાવો ચાલુ થઈ ગયો. તમે ક્રોધ કર્યો ને ત્યાંનો 5000 દંડ તો ચાલુ જ થઈ ગયો. ભાઈ શું પુરસાદ કર્યો? પુરસાદ તો એનું નામ કહેવાય, ખોટ ના જાય. બે જાતના પુરુષાર્થ, એક અજ્ઞાન પુરુષાર્થ, માયાવી પુરુષાર્થ, અને એક સાથે પુરુષાર્થ. સાથે પુરુષાર્થ પુરુષ થયા પછી હોય. જનક રાજા હતા તે પુરુષ થયા પછીનો એમનો પુરુષાર્થ હતો, તેથી એ કહેતા હું વિદેહી છું. એવું સાથે પુરુષાર્થ પુરુષ થયા પછી આ પ્રકૃતિ નચાવે છે, એ માયાવી છે. શું છે? બધાને પ્રકૃતિ નચાવે છે, એ જેમ નચાવે છે એના હાથે છે ને, કહે છે મેં કર્યું કે છે. તોય પણ એ ભ્રાંતિનો પુરુષાર્થ છે, આ ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય છે એ છે. પણ ક્રોધમાન માયેલો નબળી ના કરીએ તો, નબળી ના કરીએ તો, નબળી ખરી ને ક્રોધમાન માયેલો કે નહી? શું કે છે કાકા? એ નબળી કેટલું બધું છે. એક ફેરો ક્રોધ કરવાથી એક કોઈ ખેતરમાં છે તે બધા ખૂંધવા કર્યા હોય, ખૂંધવા કે છે ને તમારામાં, મોટા મોટા ઘાસ નો કોઈ ના ખેતર બધા ભેગા કર્યા હોય, પણ એક જ દિવાળી ના ખર્ચ શું થાય? એવો આખો એક ક્રોધ કરવાથી આખું છે તો બે વર્ષનું કમાયા હોય તો દૂર જાણી. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. બહારની વસ્તુ ઓછી ના થઈ જાય, અંદર બધું ખરાશ થઈ જાય. આવતા ભાવ ની ગયા, આવતા ભાવ ની બધી તૈયારી હોય ને એમાં થોડુંક વપરી જાય. અને પછી બહુ વપરી જાય તો શું થાય? અહીં મનુષ્ય તો રોટલી ખાતો હતો, પછી તો રાડો ખાવા જવું પડે. રાડો રાડો આ રોટલી માંથી રાડો ખાવા જવું પડે, સારું કહેવાય? કેમ બોલ્યા નહી? અહીંથી રાડો ખાવા જવું પડે. માટે જગત માં બને ત્યાં સુધી કોઈને સુખ થાય, શાંતિ થાય, સમજ પડે ને, એ રીતે કામ કર્યા કરું. અને કોઈને દુઃખ તો દેવું જ ના જોઈએ. શું કહ્યું? કોઈ નાના જીવડાને પણ દુઃખ ના દેવું જોઈએ. આપણે આ જગત છે, વ્યવહાર છે, સાચી વસ્તુ નથી આ, સમજ પડે ને. તદ્દન સત્ય નથી આ, રિલેટિવ સત્ય છે. શું છે? આ રિયલ સત્ય નથી, રિલેટિવ સત્ય છે. સમજો ને, એટલે વ્યવહાર છે. વ્યવહારમાં તો તમે જેવું આપશો એવું તમે લેશો. શું? જો તમારે સુખ જોઈતું હોય તો સુખ આપો, દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે તમે આપશો તે પાછું લેવું પડશે. વાતચીત કરો બધી, બધી બહુ ખુલાસા થાય, બધા બધા ખુલાસા થઈ જાય. આજે બધી વાતો કરી બધી, તેમાં ચિંતા, જે ચિંતા હોય મુખ્ય માણસને એને કઈ દૂર કરવી તે રીતે. એ કે છે આ બધી વાતોમાં જે ચિંતા હોય મુખ્ય માણસને એ કેવી રીતે દૂર કરવી? સી વાતોમાં આપે જે બધી વાત કરી એના ઉપરથી મુખ્ય જે માણસ હોય ઘરમાં એને જે ચિંતા હોય એ કઈ રીતે દૂર કરવી? કૃષ્ણ ભગવાને શું કહ્યું છે? કૃષ્ણ ભગવાને કશું કહ્યું છે ને? જીવ તો સિંધને સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, એવું કહ્યું છે. વાંચવામાં આવ્યું છે? વાંચવામાં આવ્યું છે, પણ હું તો માનું છું કે છે મારું માનવું, મારું પોતાનું માનવું છે કે શ્રમ તો કરવો જ જોઈએ. ઉઠીને કર્યા કરો, સમજ પડી ને. પણ વરી ચિંતા બિનતા તમારે શું કરવાની જરૂર છે? પેલો જોઈએ તો કઈ થી લાવીશું? એ માલ મળતો નથી પેલો, એને મહેનત કરતો જો બીજા છોકરાઓ માટે કે છે, બીજા છોકરાઓ જે બરાબર નથી ચાલતા એમને માટે કે છે કે એ બધા જો મહેનત શ્રમ કરે ભાઈ ને વસંત ને લખું કે ચાલે છે મારું મારી છોકરા, એવું ચાલવા દે. કાલ થી વાંતરો બધાને લઈ લાકડી ફરી વાર બધાને ઉપાય. આપડે વાતરવાની શું કરવા જરૂર? આપડી સત્તામાં છે તો આપડે શું કામ કરીએ? આપડે એને છૂટા મૂકીએ. આપડી સત્તામાં છે ને, જો આપડે ત્યાં છે ને, તમારે ઘેર જ છે ને, ઘેર છે તો હમણાં જ થાય તો હે માવા આપી દે કે થઈ જાય, કરે થઈ જાય. હાથે પેલા તરફર માં જાણે હમી એટલે મરિયામ ની પાસે ફોડન તરફદારી કરે કે મને મિલકત ના આલવી જોઈએ. પણ એ તો દાવો કરી લઈ લેશે કે મારા દાદા છે, વડીલો પાસે જ છે એમ કરી માગે. હા, વડીલો પાસે છે માટે હવે શું કરશો, ઉપાય શું કરી કાઢો? ચાલે છે, અમે તો મનના ગણતા જ નથી, જે કઈ થાય છે જોયા કરીએ. હા, બસ જોયા કરીએ. અને મારું મારું પોતાનો ક્રમ, અમારે 5 વાગે ઉઠી જાઉં કે આપણે થોડું શ્રમ કરી આવીએ ખેતી પર. આમ એટલે આપણે સુઈ રહ્યો હોય ને તો હારા હાથે ઉઠતો હોય તો આપડે કહે કે ઓઢાડું ભાઈ ના દાદાજી, એ તો વહેલા ઉઠે છે જાણે, એમાં નાની પડે. એ તો દાખલો સમજી ગયા. અમેરિકામાં જોઈને આવ્યો, અમેરિકામાં ભાઈ જોઈને આવ્યો, બહુ આપડે તરત કામ કરે છે. કઈ જિંદગી છેલ્લા 8 વર્ષ માં પડી જમીન છે, 115 શું કરો છો હવે? રાતે તને ઊંઘી રીતે આવે? હું તો સારી ઊંઘ આવે. જે શ્રમ કરે, શ્રમ કરી છે આખા દિવસ નો 4-6 કલાક નો, આખા દિવસ નો 4-6 કલાક નો શ્રમ થાય છે મારો પોતાનો, ખેતરે જવું. મનમાં ગણતો નથી પછી એ વાત, હું એને મનમાં ગણું જ નહીં, મનમાં ગણતો જ નથી વાત એ રહી. હું ખરેખર વાત છે, પણ એના કરતા મનમાં ગણો ને. ચાલો, ઊંઘ નહીં આવે, ઊંઘ નહીં આવે. દરેક અવતાર માં બચ્ચા મૂકી મૂકીને આવ્યા છે, જે અવતાર માં આવ્યા તે અવતાર બચ્ચા પાસે મૂકીને આવ્યા છે. સમજ પડે ને, તે નાના ના આવડા આવડા રખડી જાય એવી મૂકીને આવ્યા છે. ત્યાંથી જવાનું નતું ગમતું, તો એ ત્યાંથી આયા પછી ભૂલી ગયા, પાછા બીજા બચ્ચા ભણી નઈ. એટલે બચ્ચા નો કાર શું કરો છો તે ખબર ભણી નઈ. ધર્મ ને રસ્તે વાળી દો, અમે સારા થઈ જશે. આ હું આવીશ ને એટલે દાયા બનાવી દઈશ, હું આવવાનો છે એક દાડો. કાલનો પ્રોગ્રામ ધર્મ સોમવારનો પ્રોગ્રામ છે. હા, તમે એક દાડો આવીશ, અમે દાયા બનાવી દઈશું. આ કેમ તેડી ના રહ્યા ખોલો નઈ. ભગવાને બસ તો નીતિ ના રાખતો, એનો અર્થ નથી, મિનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કેવું, નહીં તો પાછું ભગવાન છોડી દેશે, અનિતિ કર્યા કરશે વધારે. તમે સમજાયું ને, એટલે નીતિ રાખ્યું છે એનું ફળ સારું આવ્યું. જોન વસંતભાઈ આ બેને થઈને નક્કી કર્યું હતું, જ્ઞાની પુરુષ તમારે તો કઈથી હોય? જ્ઞાની પુરુષ નો દર્શન ના હોય, જ્ઞાની પુરુષ વર્લ્ડ માં કોક ફેરો અવતાર હોય. બંને હરકા છે અમારા, આ પુરી ને છોકરા બંને હરકા જ સભાવના છે, બંને હરકા સભાવના. એટલે એમ પેલા મરતા બાપ દાદા ગુણ નહીં આવ્યા, અને કથા કે અમને ગુણ નહીં આવ્યા એનામાં. અનંત અવતાર સુધી જ્ઞાની પુરુષ ભેગા થયા નથી, થયા હોત ને તો કામ કાઢી લેત. જ્ઞાની પુરુષ એટલે લાયસન્સદાર કહેવાય, આખા દુનિયા નો લાયસન્સ એમની પાસે હોય મોક્ષે જવાનું. મોક્ષ માં જવાની બધા ભાવના થયેલી ખરી? હેલો, ભૌતિક ફળ બનાવવાનું કે હંમેશા કોઈ ઉપકાર કર્યો હોય, કોઈ લાભ ફાયદો કર્યો, કોકરા માટે જીવ્યા હોય એટલો બહુ લાભ થાય આપણને, ભૌતિક લાભ. દેશ પર કે કોઈ પર ઉપકાર કરવાને બદલે જાત પર જ ઉપકાર કરે, જાત પર ઉપકાર કરવા માટે કરવાનું. પણ જાત ઉપર ઉપકાર કર્યો ને એ બધું કલ્યાણ થઈ જાય. પણ એ ભૌતિક એ કામમાં ના લાગે. ભૌતિક ને આપણે કોણ છીએ જાણવું પડે. તમે તો અત્યાર સુધી ઈશ્વરભાઈ છો એટલું જ જાણો છો ને, બરાબર? કે બીજું કશું જાણો છો? આ ઈશ્વરભાઈ કે છે, આમનો ધણી થયો, આમનો મામો થયો, આમનો કાકો થયો, આમનો ફુવો થયો, આમ બધી ઘટમાર બધી એવું જ છે ને. એ જ્ઞાન છે ને, એથી આગળ ગયા નથી ને.